શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 17મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, હવે હું તમને ગૃહસ્થોને માટે હિતકારી સદાચાર બતાવું છું. સદાચાર એટલે કે જે ધર્મોનું સત્પુરુષોએ આચરણ કર્યું હોય તેવો આચાર. આવા સદાચારનું પાલન કરનારા પુરુષો દીર્ઘાયુષ્ય, ધન, પુત્ર, પરિવાર, સુખ અને ધર્મ તથા સનાતન ભગવદ્ ધામને પામે છે. તેમજ આ લોકમાં પણ તે વિદ્વાનજનોને માટે પૂજ્યભાવ સમાન આદર પામે છે, તો સામાન્યજનો માટે આદરણીય થાય તેમાં શું કહેવું. વળી જે વિદ્વાન પુરુષો જીતેન્દ્રિય થઈ નિરંતર સદાચારવાળો થાય છે, તે પરબ્રહ્મ શ્રી વાસુદેવ ભગવાનને પામે છે. તે આલોક અને પરલોકમાં શરણે જવાલાયક શ્રેષ્ઠ સાબિત થાય છે. કારણ કે આચાર પરમ ધર્મ અને પરમ તપ છે. આચારથી આયુષ્ય વધે છે અને પાપનો વિનાશ થાય છે. રાગદ્વેષથી રહિત થયેલા વિદ્વાનો આ પૃથ્વી પર જે સદાચારનું આચરણ કરે છે તેને જ્ઞાની પુરુષો ધર્મનું મૂળ કહે છે. સમસ્ત ધર્મના મૂળ યમો અને નિયમોને માનેલા છે, તેથી જ્ઞાની પુરુષોએ તે યમ અને નિયમના પાલનમાં જ પરિશ્રમ કરવો. સત્ય, ક્ષમા, સરળતા, ધ્યાન, અક્રૂરપણું, અહિંસા, બાહ્ય ઇન્દ્રિયોનું દમન, દયા, માધુર્ય અને મૃદુતા આ 10 યમો કહેલા છે. શૌચ અર્થાત આહાર આદિકની શુદ્ધિ, સ્નાન, તપ, દાન, મૌન, ઇષ્ટદેવની પૂજા, શાસ્ત્રાધ્યયન, એકાદશી આદિ વ્રતોનો ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન આ 10 નિયમો કહેલા છે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને લોભ આ 6 શત્રુઓને જીતી સર્વસ્થાનોમાં વિજયી થવું. પરલોકમાં સુખ આપનારા ધર્મનું સદાય રક્ષણ કરવું, કારણ કે તે ધર્મ વિના પરલોકમાં બીજો કોઈ મનુષ્યને સહાય કરનાર હોતો નથી. પોતાનું ધન ઘરમાં જ રહી જાય છે, પુત્રાદિ સંબંધીઓ સ્મશાનથી પાછા ફરે છે, પરંતુ શરીરને છોડીને જતા પુરુષની સાથે કેવળ એક ધર્મ સહાયરૂપ હોય પાછળ જાય છે. જે મનુષ્ય વેદોનો પાઠ કરતો નથી, સદાચારનું પાલન કરતો નથી, ધર્મ પાલનમાં આળસ કરે છે અને નિષેધ કરેલા અન્નનું ભક્ષણ કરે છે, તેવા મનુષ્યને યમરાજા મારવા ઈચ્છે છે. તેથી પોતાનું હિત ઈચ્છનારે આ 4 દોષથી હંમેશા બચતા રહેવું. તેમજ દ્વિજાતિ પુરુષે પ્રયત્નપૂર્વક સદાચારનું હંમેશા પાલન કરવું. તીર્થો પણ સદાચારી પુરુષોનો સમાગમ ઈચ્છે છે. હે વિપ્ર, મનુષ્યોએ બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થઈ પોતાના હિતનું ચિંતવન કરવું. તેમાં રાત્રિના અંતિમ પ્રહરને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે, અથવા 4 ઘડી બાકી રહેલી રાત્રિને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. તે બ્રાહ્મ મુહૂર્તમાં જે મનુષ્યો નિદ્રા કરે છે તેના પુણ્યનો નાશ થઈ જાય છે. બ્રાહ્મ મુહૂર્તમાં જો દ્વિજાતિ રોગાદિ આપતકાળ પડ્યા વિના આળસમાં નિદ્રા કરે છે તો તે દોષની નિવૃત્તિને માટે પાદકૃચ્છ્ર વ્રતનું પ્રાયશ્ચિત્ત નિશ્ચય કરવું. હે વિપ્ર, પોતાનું હિત વિચાર્યા પછી તત્કાળ પોતાના હૃદયમાં સદગુરુરૂપ ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી તેમનું નામ સ્મરણ કરતા કરતા તેમને પ્રણામ કરવા, તેમના ભક્તોના નામોને યાદ કરી તેમને પણ અતિહર્ષથી પ્રણામ કરવા, તેમજ ભગવાન શ્રીહરિની વિભૂતિ સ્વરૂપ એવા બ્રહ્માદિ દેવતાઓ, નારદ સનકાદિક સંતો, દ્વારિકાદિ પવિત્ર ક્ષેત્રો અને ગંગાદિક પવિત્ર નદીઓનું સ્મરણ કરતા તેઓને પણ નમસ્કાર કરવા, પછી આ 3 શ્લોકનો પાઠ કરવો. ગરુડ વાહન પર આરૂઢ થયેલા પદ્મનાભ, મગર થકી પરાભવ પામેલા ગજેન્દ્રની મુક્તિના કારણભૂત, ચક્રાયુધને ધારણ કરનારા નવીન કમળના પત્રની સમાન વિશાળ નેત્રોવાળા હે નારાયણ, સંસારના ભયની પીડાને શાંત કરવા માટે પ્રાતઃકાળે હું તમારું સ્મરણ કરું છું. જીવને નરકરૂપી મહાસમુદ્રમાંથી તારનારા, પોતાના ભજન સ્મરણ પરાયણ વર્તતા ઉત્તમ ભક્તો એવા નારદાદિ બ્રાહ્મણોને આધીન વર્તતા એવા પરમ પુરુષ પરમાત્મા શ્રી નારાયણ ભગવાનના બંને ચરણ કમળમાં મન, વચન અને મસ્તકથી પ્રાતઃકાળે હું વંદન કરું છું. પોતાનું ભજન કરનારા ભક્તજનોના સંસ્કૃતિરૂપી મહાભયનો વિનાશ કરનારા, મગરના મુખમાં પડેલા પગવાળા ગજેન્દ્રના ઘોર શોકનો વિનાશ કરનારા, તેમજ શંખ અને ચક્રધારી એવા શ્રી નારાયણ ભગવાનને પ્રાતઃકાળે પૂર્વજન્મોમાં કરેલા સર્વ પાપના ભયને દૂર કરવા હું નમસ્કાર કરું છું. હે વિપ્ર, જે મનુષ્યો પવિત્ર એવા આ ત્રણ શ્લોકનો પ્રાતઃકાળે પાઠ કરે છે તેને ત્રિલોકપતિ ભગવાન શ્રીહરિ પોતાનું ધામ અર્પણ કરે છે. શ્લોકોનો પાઠ કર્યા પછી પથારીમાંથી ઊભા થઈ નૈઋત્ય દિશાના ભાગમાં બાણની ગતિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ભૂમિનો ત્યાગ કરી મળમૂત્રના ત્યાગની ક્રિયા કરવી, ત્યારે પ્રથમ ભૂમિને તૃણથી આચ્છાદિત કરી મસ્તક ઉપર વસ્ત્ર ઓઢીને નિર્જન જગ્યામાં મળમૂત્રનો ત્યાગ કરવો, વળી જમણા કાન ઉપર યજ્ઞોપવિત રાખી દિવસે અને બંને સંધ્યા વખતે ઉત્તર દિશા તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો અને રાત્રિમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ત્યાગ કરવો. વળી દ્વિજાતિ પુરુષે પોતાના પ્રાણ આપત્તિમાં આવી પડે ત્યારે રાત્રિ હોય કે દિવસ, છાયા હોય કે અંધકાર, એ સમયે તો જેમ પોતાને સાનુકૂળ પડે એ રીતે મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો. રાત્રિએ ત્યાગ કરવા ગામની બહાર ન જવો, પરંતુ ઘરની સમીપે જ જ્યાં કોઈ ઉપાધિ થાય તેમ ન હોય તેવા ઉકરડાદિકની જગ્યામાં મળમૂત્રનો ત્યાગ કરવો. હે વિપ્ર, નૈઋત્યમાં કે દક્ષિણ દિશામાં મળમૂત્રનો ત્યાગ કરીને વિશુદ્ધ જળાશયમાં માટી અને જળથી શુદ્ધિ કરવી, ઊભા રહીને કે જળમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો, તેમજ ગાય, બ્રાહ્મણ, અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સન્મુખ પણ ત્યાગ ન કરવો, ખેડેલી જમીનમાં, માર્ગમાં, નદીના કિનારા ઉપર, ગાયોની મધ્યે ધાન્ય રહેલું હોય ત્યાં, સ્ત્રીની સન્મુખ અને જીર્ણ દેવાલયમાં પણ ક્યારેય મળમૂત્રનો ત્યાગ ન કરવો અને થૂંકવો પણ નહીં. હે વિપ્ર, જળાશયથી 100 હાથ દૂર મૂત્રનો ત્યાગ કરવો અને 200 હાથ દૂર જગ્યા છોડીને મળનો ત્યાગ કરવો અને તીર્થમાં તો 400 હાથ દૂર મૂત્રનો અને 800 હાથ દૂર મળનો ત્યાગ કરવો. હે વિપ્ર, હાથની શુદ્ધિ કરતી વખતે ક્ષારવાળી કે મળમૂત્રનો ત્યાગ કર્યો હોય એવી ભૂમિમાંથી માટી ન લેવી, તેમજ શૌચક્રિયા કરતાં બચેલી કે સૂક્ષ્મ જંતુવાળી અને રાફડાની માટી શુદ્ધિ કરવા માટે ગ્રહણ કરવી નહીં. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષોએ શુદ્ધિમાં માટી અને જળથી 1 વખત લિંગ, 3 વખત ગુદાનું પ્રક્ષાલન કરવું અને તે ડાબા હાથને જળ અને માટીથી 10 વખત અને બંને હાથ ભેળા કરીને 7 વખત અને પગનું 3 વખત પ્રક્ષાલન કરવું. સ્ત્રીઓ અને શુદ્રજનોએ તો આ કહ્યું તેના 1/2 ભાગથી શુદ્ધિ કરવી, તેમજ વિપ્રાદિ 3 વર્ણોએ પણ રાત્રિમાં શુદ્રોની પેઠે 1/2 ભાગથી જ શુદ્ધિ કરી લેવી. મળ વિસર્જન પછી 12 કોગળા કરવા અને મૂત્ર વિસર્જન પછી 6 અથવા 4 કોગળા કરવા. દ્વિજાતિ પુરુષોએ જળપાન કરતા વધેલા કે હસ્ત પ્રક્ષાલન કરતા બચેલા જળથી આચમન ન કરવું. જો બીજું જળ ન હોય તો તે જળને થોડું ભૂમિ ઉપર ઢોળી વહેવડાવી દઈને તે જળથી આચમન કરવું. હે વિપ્ર, આ શૌચવિધિ કહ્યો તે ગૃહસ્થ માટે છે, બ્રહ્મચારીઓને માટે તો તેનાથી બમણો કરવાનો જાણવો. વાનપ્રસ્થને ત્રેવડો અને સંન્યાસીઓને તો ચાર ગણો શૌચવિધિ કરવાનો જાણવો. આ વિધિ રોગાદિક આપત્તિવાળા જનોએ પોતાની શક્તિ પ્રમાણે કરવો અને જે શક્તિમાન હોય તેમણે જેમ કહ્યું એ પ્રમાણે પણ દેશકાળાદિકને અનુસારે પ્રયત્નપૂર્વક કરવો. જળ ન હોય ને મળમૂત્રનો ત્યાગ કર્યો હોય તો જ્યારે જળ મળે ત્યારે શૌચવિધિ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું. જળ વગરના જંગલમાં રાત્રે અને ચોર તથા વાઘના ભયથી એકાંત પ્રદેશમાં તેમજ માર્ગમાં પણ જળ વિના મળમૂત્રનો ત્યાગ કરે છતાં હાથમાં સાથે રહેલા કોઈપણ પદાર્થો દૂષિત થતા નથી. હે વિપ્ર, આ શૌચવિધિ પ્રયત્નપૂર્વક આચરવો, કારણ કે દ્વિજાતિ પુરુષો શૌચાચારનું મૂળ કહેલા છે અને તે વિના તો તેઓની સંધ્યાવંદનાદી સર્વે ક્રિયા નિષ્ફળ જાય છે. તે શૌચ એટલે બહાર અને અંદરની બંને પ્રકારની પવિત્રતા કહેલી છે. તેમાં માટી અને જળથી બહારની પવિત્રતા થાય છે અને કામાદિ દોષોનો ત્યાગ કરી ભાવશુદ્ધિ રાખવાથી અંદરની પવિત્રતા રહે છે. જો અંદરની પવિત્રતા ન હોય તો કેવળ બહારની પવિત્રતાથી શુદ્ધ ગણાતો નથી. તેથી જે દ્વિજાતિ પુરુષ બંને પ્રકારની પવિત્રતા રાખે છે તે જ શુદ્ધ કહેલો છે. હે વિપ્ર, પરસ્ત્રી અને પરધનમાં લોભાયેલા પ્રાણીઓનો દ્રોહ કરવામાં આસક્ત અને ન બોલવા યોગ્ય શબ્દો બોલતા મનુષ્યોને માટીના ઢગલાથી કે સમગ્ર નદીના જળથી કરેલા શૌચવિધિથી શું થવાનું છે? કાંઈ જ નહીં. માટે અંદરની પવિત્રતા પહેલી જરૂર છે. પ્રતિદિન મુખની શુદ્ધિ માટે બહાર અંદર સૂક્ષ્મ જંતુઓ રહિત અને કનિષ્ઠિકા આંગળીના અગ્રભાગ સરખા સ્થૂળ કાષ્ઠથી દંતધાવન કરવું. બ્રાહ્મણોને માટે દાંતણ લીલું અને 12 આંગળ લાંબું કહેલું છે. ક્ષત્રિયાદિકને અનુક્રમે એક એક આંગળ ટૂંકું દાંતણ કરવાનું જાણવું. પડવો, અમાસ, છઠ, એકાદશી આદિક વ્રતના કે સૂર્યની સંક્રાંતિને દિવસે કાષ્ઠનું દાંતણ ન કરવું. કાષ્ઠનું દાંતણ પ્રાપ્ત ન થાય તે દિવસે અને નિષેધના દિવસે જળના 12 કોગળા કરી દંત શુદ્ધિ કરવી. જે દ્વિજ કોગળા કરવા સમયે તર્જની આંગળીથી દાંતને ઘસે છે તે મૂઢાત્મા પુરુષને પાપકર્મ લાગે છે. એથી કોગળા કરતી વખતે મુખમાં તર્જની આંગળી ઘસવી નહીં. હે વિપ્ર, સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, દેવતાનું પૂજન, વૈશ્વદેવ, અતિથિ સત્કાર અને પિતૃઓનું તર્પણ આ 9 પ્રતિદિન કરવાના અવશ્ય કર્મો છે. તે જે દ્વિજાતિ પુરુષો કરતા નથી તેને ચંડાલ જાણવા. તેમાં પ્રથમ પ્રાતઃ સમયનું સ્નાન, ઉત્સાહ, મેધાધારણ યુક્ત બુદ્ધિ, સૌભાગ્ય, સૌંદર્ય, સંપત્તિ અને મનની પ્રસન્નતા વધારનારું હોવાથી શ્રેષ્ઠ કહેલું છે. પ્રાતઃકાળનું સ્નાન પાપ, દરિદ્રતા, ગ્લાનિ, અપવિત્રતા અને ખરાબ સ્વપ્નોને હરે છે, મનને સંતોષ આપે છે અને શરીરને પુષ્ટ કરે છે. ઘણા જેમાં જીવજંતુ હોય એવા જળાશયમાં અને નીચ જાતિના જનોથી સેવાયેલા જળાશયમાં આપતકાળ પડ્યો હોય છતાં પણ સ્નાન શૌચાદિ ક્રિયા ન કરવી. તેવી જ રીતે નીચ જાતિના જનોના સેવાયેલા નિર્મળ જળવાળા જળાશયમાં આપતકાળમાં પણ સ્નાન શૌચાદિ ક્રિયા ક્યારેય ન કરવી. તેમજ નીચ જાતિના જનોના વૃક્ષો અને લીપેલા સ્થળોનો દ્વિજાતિ પુરુષોએ નિવાસ કરવા માટે ક્યારેય પણ ઉપયોગ ન કરવો. અન્ન, નિવાસ સ્થાન અને જળ જેમના હોય તેમની જાતિ આદિક પૂછ્યા વિના ક્યારેય પણ સ્વીકારવા નહીં. હે વિપ્ર, સંધ્યાવંદન કર્યા વિનાનો બ્રાહ્મણ અપવિત્ર અને સર્વે કર્મોમાં અયોગ્ય ગણાય છે. તે જે કાંઈ પુણ્યકર્મો કરે છે તે કર્મો તેને ફળદાયી થતા નથી. તેમજ પ્રતિદિન જપયજ્ઞ અવશ્ય કરવો, કારણ કે બીજા વિધિયજ્ઞ, પાકયજ્ઞ આદિ સર્વે યજ્ઞો જપયજ્ઞના સોળમા ભાગમાં પણ આવતા નથી. વળી જે દ્વિજ ધન કમાવવાની આસક્તિમાં અગ્નિ આધાન કર્મ કરતો નથી, તેમજ પ્રાતઃ સાયં હોમ કરતો નથી, તે નરકમાં જાય છે. અને જે દ્વિજાતિ પુરુષ વેદ અને તેના શિક્ષાદિક અંગ તથા મહાભારત અને ભાગવતાદિ પુરાણ તથા શ્રીહરિના સ્તોત્રનો પ્રતિદિન યથાશક્તિ પાઠ કરતો નથી, તે બ્રહ્મઘાતી કહેલો છે. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષ નિત્ય જગન્નાથ શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિથી પૂજા કરતો નથી, તે મરીને ગધેડાના જન્મને પામે છે, પછી ભુંડની જાતિમાં જન્મ ધરે છે. તેમજ દ્વિજાતિ એવા ગૃહસ્થ પુરુષે અન્નની શુદ્ધિને માટે મધ્યાહ્ન સમયે કરવા યોગ્ય વૈશ્વદેવ અર્થાત પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન પોતે જાતે કરવું અને સાંજે તેમની પત્નીએ તૈયાર કરેલ અન્નથી મંત્રરહિત બલિ અર્પણ કરવો. અને જે વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરે છે તે આલોકમાં અન્નહીન થવાનો છે અને એ અધર્મી મરણ પછી કાગડાની યોનિને પામે છે. કોદરા, અડદ, વાલ, તુવેર, ચણા અને તેલમાં પકાવેલું અન્ન તથા નમક નાખેલું અન્ન વૈશ્વદેવ કર્મમાં છોડી દેવું. હે વિપ્ર, હોમ કરવાથી ગૃહસ્થના પાપ નાશ પામે છે, સ્વાધ્યાય કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે, ભગવાનની પૂજા કરવાથી તેમનો ઈચ્છિત દિવ્યલોક પ્રાપ્ત થાય છે. વૈશ્વદેવને અંતે કોઈ અન્નાર્થી આવે તો પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના અન્ન આપવું, કારણ કે ચંડાળ કે કૂતરાને આપેલું અન્ન પણ નિષ્ફળ જતું નથી. જે દ્વિજાતિ પુરુષ જલાંજલિથી પિતૃઓનું તર્પણ કરતો નથી, તેનું રુધિર પ્રતિદિન પિતૃઓ પીવે છે, અર્થાત તેને દુઃખ થાય છે. હે વિપ્ર, જો ગૃહસ્થ પુરુષ ભોજન પહેલાં જ પુરાણ સાંભળે તો માત્ર શ્લોક સાંભળે અને અર્થે સહિત પુરાણ સાંભળવાની ઈચ્છા હોય તો પ્રતિદિન ભોજન કર્યા પછી બપોરના સમયે અથવા રાત્રિના સમયે સાંભળે. આવા ગૃહસ્થે પ્રતિદિન ભગવાનની ભક્તિપરાયણ અને ધર્મપરાયણ સંતોનો સમાગમ પોતાને જેવો અવકાશ મળે તેને અનુસારે કરવો, કારણ કે પોતાના કલ્યાણને ઉપયોગી બુદ્ધિ તે સંતના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ દ્વિજાતિ પુરુષોના આહ્નિક વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 17મો અધ્યાય પૂર્ણ થયો.